નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસે તમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દેચ દોર્વિલસિતમ ૠણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલ કૃચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 20મો શ્લોક 24-25મો. ભગવાન નરનારાયણ ક્ષત્રિય ધર્મ કહે છે, એમના વિશેષ ધર્મો. ગઈકાલે આપણે સુરત્વ, ધૈર્યમ, ઔદાર્યમ, બલમ, તેજહ એટલા ધર્મો જોયા હતા. આજે એમનાથી આગળ શરણ્યતા ધર્મ છે. શરણ્યતા ધર્મનો અર્થ એવો છે કે પોતાને શરણે જે કોઈ આવે તો એમને જીવતદાન આપે, એમનું રક્ષણ કરે, એમનું પાલન કરે, એમનું પોષણ કરે. શરણાગત વત્સલ એવા રાજાઓ ભારતની અંદર ઘણા થઈ ગયા. શરણાગત જેવો ગુણ છે એટલે લોકો એમનો લાભ બહુ ઉઠાવે. ક્ષમા છે, એ ગુણ છે, તેનો લાભ ઉઠાવે ને લોકો. કે આપણે કોઈને ગમે એટલું કરે ને કંઈ કહીએ નહીં તો લોકો માથે જ ચડતા જાય, માથે જ ચડતા જાય. એટલે જેમ ક્ષમા માટે અમુક કંઈક લિમિટેશન્સ નક્કી હશે, એમ શરણ્યતા માટે કંઈક હશે કે નહીં? પૃથ્વીરાજ ચૌહાણ હતા, મહંમદ ગોરીએ 17 વખત આક્રમણ કર્યું અને 17 વખત એ પગમાં પડી જાય. એને ખબર હતી કે ભારતના રાજાઓ શરણાગત વત્સલ છે, એટલે એમ લાગે કે હવે યુદ્ધ હારવાના થયા છે, એટલે મોઢામાં 3 લઈ અને શરણમાં પડી જાય અને એમ કે તેરી ગઉ હું. પછી ક્ષત્રિય ધર્મના રીતે એમને મરાય નહીં. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું, પોતાને શરણે આવેલ એવી જે સ્ત્રી તેમની રક્ષા કરવી. તો છેલ્લે તો મહંમદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાસ્ત કર્યા અને કેટલો મોટો લોસ ગયો સંસ્કૃતિને. તો શરણ્યતા છે એ દોષરૂપ પણ કહેવાય કે નહીં? એટલે આ શાસ્ત્રકારોએ બહુ સરસ વિવેક આપ્યો છે કે શરણાગત વત્સલપણું ખરું, પણ ક્યાં સુધી? તો કહે કે એકાદી વખત તમે જવા દો તો રાઈટ, પણ વળી પાછો એનો એ જ શરણ્યતા ધર્મનો એ લાભ ઉઠાવી અને ફરીવાર પાછો આક્રમણ કરે તો જવા ન દેવાય. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે આતતાઈ હોય એ શરણે આવે તો એને છોડવો નહીં, એને ફાંસી આપી દેવી, કારણ કે એ છૂટીને પછી એ જ કરવાના હોય. અને એવા લોકો તો બહુ તૈયાર હોય જલ્દી શરણે થઈ જવામાં. એટલે મહારાજે બહુ સરસ પોતાની પ્રકૃતિ કહી. મહારાજ કહે કે રામચંદ્રજી ભગવાન છે, એમને વિશે શરણાગત વત્સલપણું તો ખરું, પણ જો કોઈ આશ્રિત છે વાંકમાં આવ્યો હોય તો એમની આકરી પ્રકૃતિ એટલે તરત એમનો ત્યાગ કરી દે, જેવી રીતે સીતાજીનો ત્યાગ કરી દીધો. પણ મહારાજ કે અમારી એવી પ્રકૃતિ નથી, એમ કે ભગવાનનો ભક્ત હોય એ ગમે એવા વાંકમાં આવ્યો હોય તો એના વાંકને અમે ખમી ખાઈએ, પણ બીજી બાજુ મહારાજે પોતાની બીજી પ્રકૃતિ પણ કહી. આ શરણાગત વત્સલપણું જ કહેવાય. ભગવાન છે એ ભક્તોના અપરાધને સહન કરે એટલે ક્ષમા. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું કે ભગવાન છે એ દરરોજ સવારમાં સાદ પડાવે છે, છે કોઈ ગુનેગાર, છે કોઈ ગુનેગાર હોય તો એના બધા ગુના અમે માફ કરીએ, અભયદાન આપે છે ને. એ ભગવાન દરરોજ સવારમાં આવો સાદ પડાવે છે એ ભક્તને માટે પડાવે છે. કારણ કે મહારાજે તરત જ બીજી પ્રકૃતિ કહી કે ભલે અમારા વિશે આટલી બધી દયાળુ, અમે દયાળુ છીએ, રામચંદ્રજી ભગવાનની પ્રકૃતિ થોડી આકરી, અમારી પ્રકૃતિ દયાળુ છે. મધ્યના 28 વચનામૃતમાં પણ એમ છતાંય જો કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ કરતો હોય, કોઈ ભગવાનના ભક્તને દુખવતો હોય, એવો કોઈ આસુરીજન હોય તો ત્યાં અમને દયા રહેતી નથી. એ શરણે આવી જાય ને તો એ પછી અમે બહુ શરણાગત વત્સલપણું રાખીએ નહીં, એવો જ અર્થ થયો ને. કે ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો કોઈ છે, આગળ આમાં આવે છે કે સત્પુરુષનો દ્રોહ કરનારા છે એમને કેવું થાય છે. એટલે શરણાગત વત્સલપણું ક્યાં સુધી રાખવું? મહારાજ સાધુરૂપે અવતર્યા હતા એટલા માટે એમણે એક બાઉન્ડરી બાંધી કે આટલે સુધી વાંધો ને, આનાથી વધારે થાય તો પછી સહન ન કરવું. શરણે આવી જાય તોય સહન નહીં કરવાનું. મહારાજે એક વચનામૃતમાં બીજા શબ્દોની અંદર એવું કહ્યું કે પહેલાં તો ગમે તેવો કુપાત્ર જન હોય તો એમને સત્સંગના નિયમ ધરાવી અને સત્સંગમાં લેવો, પણ પછી જો કુપાત્રપણું રાખે તો વળી પાછો એમનો ત્યાગ કરી દેવો. તો શરણાગત વત્સલપણું છે, લઈ લેવા, આવ્યા એટલે એમને સારા માર્ગ ઉપર ચડાવી દેવા, પણ જો વળી પાછું એનું એક કુપાત્રપણું રાખે તો તરત છોડી દેવા. એટલે શરણાગત વત્સલપણું જો યથાસ્થિત ન સમજાય તો પછી કૃપણતા આવતા પણ વાર ન લાગે. અને એમાં સંસ્કૃતિનો, ભૂતકાળમાં જેટલા જેટલા પણ રાજાઓ પરાસ્ત થયા એમના ઉપર વારે વારે એકના એક વ્યક્તિએ આક્રમણ કર્યું અને પરાસ્ત થયા. પૃથ્વીરાજ ચૌહાણ હોય કે સિદ્ધરાજ જયસિંહ હોય, તો બહુ ફિઝિકલી શરણાગત વત્સલપણું સમજ્યા હોય કે શરણે આવી ગયો એટલે પૂરું. શું ઇન્ટેન્શનથી આવે છે, શું આશયથી આવે છે, પછી પાછા શું કરવાના છે આગળ આવશે. એમ કહેશે કે કોને કેવી રીતે નિર્ણય કરવો એ જોઈ અને પછી શરણાગત વત્સલપણું છે ને એ નક્કી થાય. એટલે ક્યારેક ક્યારેક કોઈક ઘણા બધા બુદ્ધિશાળી લોકો એમ કહેતા હોય ને કે ભારતને નિર્માલ્ય કરી નાખ્યો હોય ને તો ભારતના ધર્મગુરુઓએ અને ધર્મશાસ્ત્રોએ કેમ, તો કે એમાં ક્ષમા અને શરણાગત વત્સલપણું ને કોઈના ઉપર એટેક ન કરવા રૂપ અહિંસા, આ બધા ધર્મો જે છે ને એણે ભારતની પ્રજાને નિર્માલ્ય કરી નાખી અને એની અંદર એણે સત્વ ન રહેવા દીધું, શક્તિ ન રહેવા દીધી અને પરિણામે વિદેશી આક્રમણકારો આ સંસ્કૃતિને ધ્વસ્ત કરીને ચાલ્યા ગયા. શાસ્ત્રોએ આ રહસ્ય બધા આપેલા છે, પણ એ રહસ્ય આપણને પકડાણા નહીં અને બહુ સ્થૂળ ભાવમાં આ બધા ધર્મોને પકડી લીધા, એટલા માટે થોડુંક હેરાનગતિ તો થાય કે નહીં, થઈ છે ભૂતકાળની અંદર, અત્યારે થતી હોય. ધર્મો છે બધા ચૈતન્ય છે, ગ્રહણ કરનાર વ્યક્તિ છે એ એમને કેવી રીતે ગ્રહણ કરે છે એમના ઉપર આધાર રાખે છે. એટલે તો કહેવાય ને કાનૂન અંધા હૈ, શું કે એ આંધળો છે, એને કઈ ખબર નથી કઈ બાજુ જવું ને કઈ બાજુ નહીં. એક વકીલ આવીને આ બાજુ લઈ જાય ને બીજા વકીલ આવીને ઓલી બાજુ લઈ જાય, શબ્દે શબ્દની મારામારી હોય કે નહીં, કે અહીંયા આમ કીધું છે એટલે આનો અર્થ આમ થાય ને આમ થાય એટલે આમ થાય, માટે અમારા અસીલનો કોઈ વાંક નથી. પણ જો વિવેક દ્રષ્ટિથી સમજવામાં આવે તો આ બધા જ ધર્મો છે એ ચૈતન્ય છે, એમાં વિવેક આપેલો છે કે આટલે સુધી આ રાખવું, આટલેથી પછી એ છોડી દેવું, નહીતર તો સુરવીરતા અને આ બધાની જરૂર ન રહીને. હવે સુરવીરતા અને અહિંસા એ બંનેને પાછો વિરોધ આવશે, પણ એ સુરવીરતા એ સંસ્કૃતિના રક્ષણ માટે. એટલે જ અહીંયા કહ્યું કે ગો વિપ્ર સાધુ રક્ષા, ગાય બ્રાહ્મણ અને સાધુ એમની રક્ષાને માટે, સંસ્કૃતિની રક્ષાને માટે સુરવીર થવું, એમાં કોઈને આહત થયા કે એમની હિંસા થઈ તો એ હિંસા નથી, કારણ કે જાજા જીવોનું હિત છે. અને એવી હિંસા તો ભગવાન કરે છે, હિરણ્યકશ્યપને અણી નાખ્યો, હિરણાક્ષને અણી નાખ્યો, બરાબર કે નહીં, એમના માટે જ આવ્યા, તો એ હિંસા નથી, એ અહિંસા જ છે. એટલે જ્યાં પણ ધર્મોનું વિપર્યયપણું આવે, ક્રોસ આવે, તો એ જગ્યા પર વિવેક દ્રષ્ટિ છે એ અતિ જરૂરી. જો કે આપણે તો બહુ વાંધો નથી, કારણ કે આપણે કંઈ શરણાગત વત્સલપણું આવ્યા નથી, ફટકાર્યા નથી. એકાદી વખત કોઈની સાથે વાંકું પડી ગયું, પછી આખી જિંદગી કે ભાઈ તમારે હવે કોઈ દિવસ મને મોઢું બતાવવાનું નહીં, જે સંબંધો હતા એ પૂરા થઈ ગયા. કે એટલે એવોય ભાવ નથી, પણ એમનો આશય એકાદ બે વખત ક્યારેક એમની પરિસ્થિતિઓ, ક્યારેક દેશકાળ એમના અનુસંધાન એવું થયું હોય અને એમની અંદર ચેન્જ આવવાના ચાન્સ હોય, તો ત્યાં સુધી એમને ચાન્સ આપવા પણ જોઈએ. એ ચાન્સ વ્યા જાય પછી વાંધો નહીં, પછી એમનો ત્યાગ કરવો, પછી શરણાગત વત્સલપણું ન રાખવું. ત્યાર પછીનો ધર્મ કહ્યો, ગો વિપ્ર સાધુ રક્ષેજ્ય, ગાય બ્રાહ્મણ સાધુ એમની રક્ષા કરવી એ આપણે જોઈ લીધું. યજ્ઞો કરવા, યજ્ય એટલે યજ્ઞો કરવા, દ્રવ્ય પ્રધાન એવા યજ્ઞ કરવા, આટલા છે ક્ષત્રિયોના વિશેષ ધર્મો કયા છે. એક ક્ષત્રિયોને વિશે જેટલા રાજા છે, તો એ રાજાઓના પણ વિશેષ ધર્મ છે કે રાજા હોય તો એમણે નીતિથી પ્રજાનું પાલન કરવું, નીતિથી. એટલે કોઈ આંદોલને ચડે તો એમને થોડી છૂટછાટ આપીને સમજાવીને પૂરું કરી દેવું કે કૃષિ બિલ છે રદ કરો. ખબર નથી એમાં શું ચાલે છે એ, પણ આવું કંઈક હાલે છે એટલી ખબર છે. નીતિથી પ્રજાનું પાલન કરવું, ધર્મ સંસ્થાપનમ ભૂમો, અને પૃથ્વીને વિશે ધર્મની સ્થાપના કરવી એ રાજાનું કર્તવ્ય છે. અને દંડ આપવા યોગ્ય વ્યક્તિ અને દંડ નહીં આપવા યોગ્ય વ્યક્તિ એમનો નિર્ણય કરી, અને દંડ આપવા યોગ્ય વ્યક્તિને દંડ આપવો એ પણ રાજાનું પરમ કર્તવ્ય છે, એનો વિશેષ ધર્મ છે. જો દંડ આપવા યોગ્ય વ્યક્તિને દંડ આપવામાં ન આવે તો પછી અરાજકતા ફેલાઈ જાય, ધર્મનું શાસન ન રહે. એટલા માટે એવા વ્યક્તિઓને શોધી શોધી અને એમને દંડ આપી દેવા જોઈએ. ફરાર થઈ ગયા હોય, અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોય, જે પણ હોય એક્સ વાય ઝેડ, જેથી કરીને ધર્મની સત્તા છે એ સર્વોપરી રહે. રાજા છે પરમેશ્વરનું બીજું સ્વરૂપ છે, એટલા માટે ધર્મને રક્ષણ કરવું એ પણ એમનો વિશેષ ધર્મ છે. અને એ ધર્મનું રક્ષણ કરવામાં પ્રજા સુખેથી ભગવાનનું ભજન કરી શકે, કલ્યાણને પ્રાપ્ત કરી શકે, એવા જેટલા પણ આયામો છે એમને કોઈ વિઘ્ન કરતું હોય, એમને કોઈ નાશ કરતું હોય, તો એવા વ્યક્તિઓનો નાશ કરી અને જા જા લોકોને સુખ થાય, એમનું હિત થાય, એમનું કલ્યાણ થાય, એવું જે કરવું એ રાજાનો ધર્મ છે. આમ તો રાજાના ત્રણ ધર્મ છે, આપણે રાજા જ છીએ ને કે નહીં? અને ત્યારે બધામાં એવું સમજ છે કે આ નરેન્દ્ર મોદીની વાત આવી, આપણે ક્યાં કંઈ છે? પતિ એ જ પરમેશ્વર, ઘરમાં તો આપણું જ રાજ્ય ચાલે છે. દાંત કેમ કાઢો છો પરેશભાઈ? નહીં, હકીકતમાં આમ તો રાજા જ કહેવાય ને, એમ કારોબાર બધો જેમના હાથમાં હોય એ રાજા કહેવાય. એમ પછી ભલે વાસ્તવિકતા જે હોય તે આપણે એમને ટચ નથી કરતા, પણ એ રાજા કહેવાય. એ છે આપણા ધંધા બિઝનેસ છે, એ જગ્યા ઉપર આપણે રાજા છીએ, ત્યાં પણ આપણું ચાલે છે. તો જેટલા જેટલી જગ્યાએ આપણું શાસન છે, આપણું આધિપત્ય છે, આપણો અધિકાર છે, એ જગ્યા ઉપર આપણે તો એટલાના રાજા જ છીએ. તો એ અનુસંધાન આપણને પણ રહે કે આ ધર્મો છે આપણા માટે પણ છે. નહીંતર આપણી અંદર જો આપણે એવું અનુસંધાન ન રાખીએ, દંડવા યોગ્ય વ્યક્તિને દંડ ન આપીએ અને દંડવા નહીં યોગ્ય વ્યક્તિને દંડ આપી દઈએ, તો એ આપણા સામ્રાજ્યની અંદર પણ અરાજકતા ફેલાય, ધર્મનું સ્થાપન નહીં રહે. એક વખત વિદેશમાં સવારનો સમય હતો અને પૂજાપાઠ કરી, આમ તો સોમથી શુક્ર બહુ જાજો કાંઈ કાર્યક્રમ ન હોય. દેવપ્રસાદ સ્વામીની આવ્યા હતા, શાંતિ સ્વામી હતા, શાંતિપ્રિય સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી હતા અને બીજા બે સંતો હતા. વાતમાંથી વાત નીકળી એટલે સરસ દેવપ્રસાદ સ્વામી એક વાત કરી. સ્વામી કહે કે આપણે વૃદ્ધાવસ્થામાં શાંતિથી ભગવાન ભજી શકીએ ને, એનું વાતાવરણ અત્યારથી આપણે ઊભું કરવું જોઈએ, તો આપણને ભજવા દે, નહીતર ભજવા ન દે. હેલો, કે જેટલા પણ આપણા અધિકારમાં છે એ બધામાં એવું વાતાવરણ ઊભું કરવું એ રાજાનો ધર્મ છે. અહીંયા પણ એ જ કહ્યું કે ભૂમૌ ધર્મ સંસ્થાપનમ, પ્રજાને ભૂમો એટલે પૃથ્વી ઉપર એટલે પ્રજામાં, એમ જેટલો જેટલો અધિકાર ક્ષેત્ર હોય એટલા એટલામાં. બાકી કંઈ આપણા ઘેરે આવીને રાજા છે એ કંઈ ધર્મ પ્રવર્તન કરાવી જાય નહીં. હવે બિચારા આખા દેશનું કરે કે આપણું એકલાનું કરે, એટલે એ જવાબદારી આપણી છે. વ્યક્તિથી ઘર, ઘરથી સમાજ, અને સમાજથી પછી રાજ્ય, અને રાજ્યથી પછી રાષ્ટ્ર. હા, એટલું ખરું કે રાજા યથા રાજા તથા એમને, યથા પ્રજા તથા રાજા. જેવી પ્રજા હોય ને એવો જ રાજા હોય. કેમ? તો કે એ પ્રજામાંથી જ ચૂંટાઈને આગળ આવ્યા હોય. અને રાજા કાલસ્ય કારણમ, એ રાજા છે એ કાળનું કારણ છે. જેવો રાજા પ્રવર્તતો હોય એવો દેશમાં કાળ પ્રવર્તે. જો રાજા છે એ ધર્મનિષ્ઠ હોય તો દેશની પ્રજા છે એ ધર્મનિષ્ઠ બને. રાજા છે એ થોડાક હાઈ પ્રોફેશનલ હોય તો દેશની પ્રજા હાઈ પ્રોફેશનલ થાય. બહુ સીધું સાદું. કારણ કે રાજાના એમ ઉપર બધા પ્રોજેક્ટ થવાના હોય, રાજાના એમ ઉપર જે પ્રોજેક્ટ થાય એમાં દેશની પ્રજા આખી એમાં ઢળવાની હોય. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના રાષ્ટ્રો જેટલા પણ છે એ બધા ટેકનોલોજીમાં આગળ છે, એનું કારણ એના રાજાઓના પ્લાન છે. થોડા દિવસ પહેલાં અહીં હરેશભાઈ છે એ વાત કરતા હતા કે દુબઈના જે કિંગ છે એ બહુ દીર્ઘદ્રષ્ટિવાળા છે. છે કે નહીં? લાંબી દ્રષ્ટિથી વિચારે છે કે આવી રીતે આટલું આટલું કરીએ તો આ દેશ છે એ સુખી થાય, અને આવી રીતે દેશનું નામ છે એ આવે. એ દુબઈમાં નથી, આમ કે આજુબાજુ ઓછા છે. દુબઈમાં ઓછું છે કા? આ બસ ત્યાં બધું ને એ જ બધા જે એટલા સાત સાત કન્ટ્રીઓ છે એ બધા ભેળા થઈ અને કરે છે. પણ ટૂંકમાં એની જે દીર્ઘદ્રષ્ટિ છે અને એ જેવા આયોજનો મૂકે છે એ પ્રમાણે પ્રજા છે એ પછી પોતાના ધંધા, બિઝનેસને, એના મેન્ટાલિટીને એ બધું વિકસવા માંડે, ચક્રો માંડે ફરવા. એમ રાજાના આધારે છે. રાજા કાલસ્ય કારણમ, જેવો રાજા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જાડી ભાષામાં જેવો સાંઢ એવું વાછરું આવે એમ કહ્યું. એમ જેવો રાજા હોય એવું પ્રજાને વિશે દૈવત આવે. હવે વિચાર કરી લેવો કે આપણે ઘરમાં રાજા છીએ તો આપણે ઘરમાં જેવું દૈવત છે ને જેવો કાળ પ્રવર્તે છે એનું કારણ આપણે એક જ છીએ, બીજા કોઈ? અરે અરે, કારણ કે આ બધું વળી પછી ત્યાંથી અહીંયા લઈ આવવું તો પડે ને, નહીતર તો આપણે તો કંઈક ફિલોસોફીની વાતો કરીને ઊભા થઈ જવાનું રહીએ. જેવી રીતે એ બહાર છે, આપણા પરિવારની અંદર છે, રાષ્ટ્રની અંદર છે, પરિવારની અંદર છે, એવી જ રીતે અહીંયા પણ આપણે રાજા છીએ. રાજનીતિના વચનામૃતમાં મહારાજે કહ્યું, ત્યાં પણ જેને દંડ દેવો જોઈએ એમને દંડ આપવો જોઈએ, દંડવા યોગ્ય વ્યક્તિને દંડવા જોઈએ. 51 જણા જે કામ કરે છે અંદર, એ 51 જણામાંથી બરાબર રિપોર્ટિંગ ન થતું હોય, બરાબર કામ ન થતું હોય તો થોડાક એને ઠમઠોરવાય પડે. ઇન્દ્રિયો અંતઃકરણને દંડ દેવો, અને ન દંડવા યોગ્ય વ્યક્તિઓ દંડાવા માંડે, વાંક ન હોય એવી વ્યક્તિઓ દોષિત સાબિત થાય અને દોષિત વ્યક્તિઓ નિર્દોષ છૂટી જાય, તો પછી ત્યાં માયાનું સામ્રાજ્ય ફેલાઈ જાય. વાંક મનનો હોય, વાંક આપણો પોતાનો હોય અને આપણે બાજુવાળાને કહેતા હોય કે તમે આવી રીતે આમ કર્યું એટલે મારે પ્રોબ્લેમ થયો, બાકી હું તો કોઈ દિવસ ભૂલું જ નહીં. ક્લિયર કટ ખબર પડવી જોઈએ કે આટલે આટલા ટકા મારો વાંક છે ને આટલા ટકા એમનો વાંક છે, એમનો વાંક એમને મુબારક, મારે આટલો ચેન્જ કરવાનો છે ને મારે આટલો ચેન્જ કરવા માટે મારા મનને આટલું ટ્રેન કરવું પડશે અને એને આટલા પ્રહાર મારવા પડશે. જેટલા પણ ભક્ત કીર્તનાવલીની અંદર ઉપદેશના કીર્તનો છે એ આપણે બાજુવાળાને સંભળાવતા હોઈએ, તારે માથે ન ગારા વાગે તો આપણે માથે શેના વાગતા હશે. સંતોએ ખૂબ સરસ અર્થ કર્યો કે બીજાને સંભળાવવા માટે નથી પણ આપણો જીવ છે એમને સંભળાવવા માટે છે કે હે જીવ, તારે માથે નગારા વાગે મોત ના રે. જેટલા પણ ચાફખા માર્યા છે એ તમામ ચાફખા જીવને લાગે તો જીવ જાગૃત થાય અને એ જાગૃત થાય તો સુરવીરપણું આવે અને સુરવીરપણું આવે તો એ હકીકતમાં જે રાજા છે એ રાજા તરીકે સાબિત થાય અને ત્યાર પછી એમને વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને એમાં એમને ખબર પડશે કે આટલી મારાથી જે ભૂલ થઈ એમાં મનનો આટલો વાંક હતો, બુદ્ધિનો આટલો વાંક હતો, ઇન્દ્રિયોનો આટલો વાંક હતો અને મારો આટલો વાંક હતો. અને પછી બધાને એ પ્રમાણે દંડ આપશે, મનનો જેટલા ટકા વાંક એટલા ટકા મનને દંડ આપે, બુદ્ધિનો જેટલા ટકા વાંક એટલો બુદ્ધિને દંડ આપે અને જીવનો જેટલા ટકા વાંક એટલા ટકા જીવને દંડ આપે. અને એમના માટે પ્રાયશ્ચિત ધર્મોને બધું કહ્યું છે એટલા માટે કહ્યું છે, પણ આપણે પ્રાયશ્ચિત કરી નાખીએ પણ જે પ્રોસેસ પાછળથી થવી જોઈએ કે મનને બરાબર સકંજામાં લેવું, એટલે સવાર સાંજ ક્યારેક દસેક મિનિટ બેસી આપણે આગળ વાત થઈ હતી એ પ્રમાણે મનની પાસેથી રિપોર્ટ લઈને મન જ્યારે એમાં નબળાઘાટ સંકલ્પ કરવામાં આગળ વધે, આપણું કારણ શરીર છે એમાં રાગ ને એ બધું ઉત્પન્ન થાય અને કારણ શરીર છે એ આપણને જ્યારે ભૂલાવે તો એ વખતે કારણ શરીરને બરાબરના પ્રવાહ પ્રહાર કરવા. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે મોટાના શબ્દોની હાર્યો કરી રાખવી અને એ હાર્યો કરી અને પછી બધાને સંભળાવવા. ઘણી વખત આપણે બાજુવાળાને સંભળાવતા હોઈએ, ભગત અમે તમને સંભળાવતા હોઈએ પણ અમારે આ વિચાર કરવાનો છે. કે આપણે આપણી જાતને, આપણા જીવાત્માને, આપણા ઇન્દ્રિયો અંતઃકરણને એમને જો જ્યારે જ્યારે દંડ આપવો જોઈએ ત્યારે ત્યારે એમને દંડ આપવો જોઈએ, તો એ બધા વશમાં રહે, કંટ્રોલમાં રહે, તો આપણું કલ્યાણ થાય, તો એમાં ધર્મની સ્થાપના થાય. નહીતર આપણે વિશે જ અધર્મની સ્થાપના થઈ જાય અને એના પરિણામ સ્વરૂપ જો અહીંયા ધર્મની સ્થાપના થાય તો પરિવારમાં ધર્મની સ્થાપના થશે, અહીંયા જો દાંભિક ધર્મ આવ્યો તો પરિવારમાં પણ આટાટોપ રૂપ એવો દાંભિક ધર્મ આવશે. જેવું અહીંયા એવું જ યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે ભગત કે ફેમી લઉં, જેવું પિંડમાં એવું ફેમિલીમાં, ફેમિલી એની સપ્તમી વિભક્તિ ફેમી લઉં થાય એમ. હવે ક્યાં ઇંગ્લિશ ને ક્યાં સંસ્કૃત બધું ભેળું કર્યું, પણ ટૂંકમાં રાજાનો ધર્મ છે દંડવા યોગ્ય વ્યક્તિને દંડ આપે એ આ ત્રણ જગ્યા ઉપર. ત્યાર પછી વૈશ્યવર્ણ જે છે એમના વિશેષ ધર્મો કહે છે, આસ્તિકતા રાખવી, કારણ કે સહેજે પૈસાની સાથે લેવડ દેવડ વધારે હોય, સવારથી ઉઠીને સાંજ સુધી કેલ્ક્યુલેશન જ ચાલતા હોય, એટલે સંતોની પાસે આવે ને ત્યારે કેલ્ક્યુલેશન કરે હો, એટલે આસ્તિકતા થોડી ઘટતી જાય. અને કેલ્ક્યુલેશન થયો કે આટલા અમે ઇન્વેસ્ટ કરીએ તો આમાંથી આપણને ફાયદો કેટલો. એટલે આસ્તિક બુદ્ધિ ઘટતી જાય ને વ્યાપારી બુદ્ધિ વધતી જાય. જો ભગવાનના માર્ગે વ્યાપારી બુદ્ધિ હોય તો સારું. અંબા શેઠ કહેતા ને કે મહારાજ અમે રહ્યા વ્યાપારી, નફાનો નફા વગરનો ધંધો કોઈ દિવસ અમે કરીએ નહીં. ખજૂર ને આ બધું જમાડીએ છીએ એમાં કેટલો મોટો નફો થાય છે, અને નફો પુણ્યરૂપ નફો. એવી રીતે સમજણ હોય તો કંઈ વાંધો નથી, પણ લૌકિક રીતે આપણે જે નફાની વાત કરીએ છીએ એવી જ રીતે કેલ્ક્યુલેશન કરીએ કે આપણે સ્વામી સાથે સંબંધ રાખીએ ને તો બહુ સારું થાય, બે ભગવાનના ભગત છે એ આપણી સાથે બિઝનેસમાં જોડાય અને આપણો બિઝનેસ છે બુસ્ટઅપ થાય, તો એ ભગવાનના ભગત. પછી આપણે શબ્દો સારા વાપરીએ કે એ ભગવાનના ભગતને આપણે મદદરૂપ થઈએ. આપણે બીજી રીતે તો ન થઈ શકે, પણ આ રીતે થઈ શકીએ તો આટલું કરીએ. આશય શુદ્ધ હોય તો કોઈ વાંધોય નથી, એવું કંઈ ખરાબ નથી. ભગવાનના ભગતને મદદય થાય અને આપણને આપણા વ્યવસાયની અંદર બીજા માણસોને રાખતા હોય એમ ભગવાનના ભગતને રાખીએ તો એ સારું જ છે. પણ વૃત્તિ વ્યાપારી ન થઈ જવી જોઈએ, વાત આટલી જ. આસ્તિક બુદ્ધિ સતત રહેવી જોઈએ, નહીંતર આસ્તિકતા એ ચાલી જાય. દાન નિષ્ઠા, વૈશ્ય વર્ણ છે એ સહેજે વ્યાપાર વૃત્તિ હોય એટલે એમની પાસે એમનો ધર્મ છે કે ઉપરના બધા જ બ્રાહ્મણ છે એમને ભિક્ષા આપી, ક્ષત્રિય છે તો એ દેશનું રક્ષણ કરે છે તો એમના ટેક્સમાંથી બધું થતું હોય એટલે એ એમને ત્યાં પહોંચે, શુદ્ર વર્ણ છે સેવા કરતા હોય તો એમને પણ વેતન આપે, ગાય બ્રાહ્મણ સાધુ છે તો એમને જમાડે, તો આ બધી દાન નિષ્ઠાના આધારે છે. એટલે વૈશ્ય વર્ણ છે એમણે દાન કરવું એ બીજો ધર્મ કહ્યો. સાધુ બ્રાહ્મણ સેવનમ, અતિશય વ્યવહાર પ્રધાન બુદ્ધિ ન થઈ જાય એટલા માટે સાધુ અને બ્રાહ્મણની સેવા કરવી, એમનો સત્સંગ કરવો. પછી એક સરસ તમને બધાને ગમે ને એવું હવે ધર્મ કીધો છે, સાંભળજો બરાબર આમ કાન ખોલીને. અતુષ્ટિ હિ અર્થોપચયે, પૈસા કમાવા માટે પૈસાનું સંપાદન કરવા માટે કોઈ દિવસ સંતોષ રાખવો નહીં એવું કીધું. આમાં કઈ લિમિટ બાપી નથી, આમાં કઈ એટલું કીધું. અતુષ્ટિ, અતુષ્ટિમાં કઈ લિમિટ હોય જ નહીં. હે, આ ધર્મ યથાર્થ પડે કે અતુષ્ટિ હિ અર્થોપચયે, દ્રવ્યનું સંપાદન કરવામાં, ધર્મનો બિઝનેસનો વિકાસ કરવામાં, જેટલો ધંધો વધારવો એટલો વધારવાની છૂટી, જેટલો ધંધો વધારવો એટલો વધારવાની છૂટી. અતુષ્ટિ હિ અર્થોપચયે, જે પણ કંપની અત્યારે આપણે અહીંયા ચલાવતા હોય અને આપણે એમ વિચાર થાય કે આપણી કંપનીની બ્રાન્ચો બધા જ કન્ટ્રીની અંદર હોવી જોઈએ, મલ્ટીનેશનલ કંપની આપણે કરવી છે, તો શાસ્ત્ર છે એ અનુમોદન આપે છે કરો, કાંઈ વાંધો નહીં, થવા દો. કે દાંત કાઢોમાં હકીકતમાં, એટલે રિયલમાં તમને એમ છે કે વળી પાછા પાછળથી વાળશે, એમાં વાળવાની વાત જ નથી. શાસ્ત્ર એ આ પાડી છે પછી આપણે વળાઈને ને. આમાં એવું છે, જો બે રીતે, અમારે તો આમ ન વળાય કે તમે જેટલા પૈસાદાર એટલા અમે સુખી, કારણ કે અમારી પાસે આવે ક્યાંથી, અને તમે જેટલા ગરીબ એટલા અમે પછી ગરીબ, એટલે શાસ્ત્ર એટલે છુટ્ટી આપી છે એવું લાગે છે. અતુષ્ટિનો અર્થ એવો છે કે જેટલા શક્ય હોય આપણી તાકાત હોય, યાવત બુદ્ધિ બલોદય, અને આપણે કરી શકતા હોઈએ એટલું કરવું જોઈએ, એમાં કોઈ વાંધો નથી. વોલમાર્ટ છે તો એમના આખા અમેરિકાની અંદર એમના સ્ટોર, એમની તાકાત એટલે સુધીની, એટલે એમણે એટલે સુધી કર્યા. મેકડોનાલ્ડ છે તો આખા વિશ્વની અંદર છે, એમણે એમના ધંધાને એટલો વિકસાવ્યો. હવે એમનો માલિક તો ક્યાંય બેઠા હશે, એવી સિસ્ટમ ગોઠવી દીધી અને ધંધો ચાલે છે અને એ સિસ્ટમ પ્રમાણે ચાલે છે અને પાછું બધું એમને મળતું પણ રહે છે. જે પણ પ્રોફિટ છે એ મળતું રહે છે. વોલમાર્ટનો માલિક છે, એમને દર કલાકે એમ કહેવાય છે કે $1 મિલિયન નેટ પ્રોફિટ, હો પોતાનો પર્સનલ પ્રાઇવેટ પ્રોફિટ એના એકાઉન્ટની અંદર જમા થાય દર કલાકે. અત્યારે તો વધી ગયો છે, આ 3 વર્ષ પહેલાંની વાત. આટલો મોટો ધંધો હોય, $1 મિલિયન એટલે $10 લાખ, 24 કલાકથી રાત્રે હૂતો હોય તો આને ડોલર આવે જ રાખે, એ જમે તો એ ડોલર આવે. ધંધો ગોઠવાઈ ગયો છે એટલે ચાલ્યા રાખે. આપણે કેમ સુરેશભાઈ ગોઠવી દીધું છે એટલે માર્કેટિંગ યાર્ડમાં બધું આવે જ રાખે, ગાડા ને ગાડા. ભલે તમે ન ગોઠવ્યું તો ક્યાંય નહીં, પણ સરકારે ગોઠવ્યું એમ. પણ ગોઠવવું જોઈએ, જો ગોઠવે તો શાંતિથી ભગવાનનું ભજન નહીં થાય. નહીંતર આમાં જે સંતો કહે છે કે થોડોક સંતોષ રાખો, પછી જેટલું બહુ ખેંચા ખેંચ ન કરવું, એનું કારણ એ છે કે આપણે એવી ગોઠવણી કરતા નથી. ગોઠવણી કરતા નથી એટલે પરિણામે આપણે એંગેજ થઈ જઈએ છીએ, અને એંગેજ થઈ જઈએ એટલે આપણી વૃત્તિઓ છે એ ભગવાનમાં વળતી નથી. ને પછી ભગવાન માટે બેઠા હોય તોય આપણા વિચારો બધા ધંધાના જ આવી રાખે છે. જોકે ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું કહ્યું કે કંઈ ન આપે ભગવાન, ગરીબ રાખે તો ભગવાનનો વાંક કાઢે કે ભગવાન રોટલાનું થતું નથી, અમે તમને ભજીએ ક્યાંથી કે. અને જો જાજુ આપે તો એની વ્યવસ્થા કરવામાંથી ઊંચા ન આવે એટલે એમ પાછો ભગવાન ન ભજાય. એટલે મધ્યમ રાખ્યા છે, મીડિયમ રાખ્યા છે, એ બરાબર છે. અને બહુ હકીકત છે હો, આમાં ઘણા બધા ભગવાનના ભગત છે કે પહેલાં અહીંયા દર્શને આવતા હતા, પછી થોડા ધંધા પાણીને બધું વિકાસ થઈ ગયો એટલે પછી એટલા બધા એન્ગેજ થઈ ગયા, એટલા બધા ફોન કરે તો કે સ્વામી આવું તો છે પણ હવે બિઝી એટલા બધા થઈ ગયા ને પહોંચી નથી શકાતું. જે ધંધામાં બિઝી થઈ જાય એટલે જ એને બિઝનેસ કહેવાય. બિઝી કરી દે અને બિઝનેસ. પણ બિઝી કરી દેનારા બિઝનેસમાં પણ જે બિઝી ન થાય તો એનું અધ્યાત્મ, આ બધું છે સત્સંગ, એ બહુ ઇઝીથી જળવાઈ રહે. અને એવી વ્યવસ્થા ગોઠવી શકાય છે. આપણે બધા તો કંઈ નથી, વરન બફેટ છે, બિલ ગેટ્સ છે, બીજા એવા કેટલા બધા બિલિયનર, લક્ષ્મણ બાપા આપણા, કેટલા બધા એમ આફ્રિકાની અંદર એમનો એવડો મોટો બિઝનેસ લક્ષ્મણ બાપાનો કે એ જો બિઝનેસ ત્યાંથી સંકેલી લે ને તો આફ્રિકાની અર્થવ્યવસ્થા એમને બહુ મોટો ફટકો પડે. હવે એમની અર્થવ્યવસ્થામાં એટલે આમ ગણીએ ને તો ભારતમાં રિલાયન્સ જેવું થયું કે નહીં? જો રિલાયન્સ એક રાતમાં હકેલાઈ જાય તો કેટલાય અનએમ્પ્લોય થઈ જાય ને કેટલો મોટો ફટકો પડે. એવડી મોટી કંપની અને એમ છતાંય તે સવાર સાંજ પૂજા પાઠ 5 વાગે એટલે મંદિરની અંદર લક્ષ્મણ બાપા દર્શને પહોંચી ગયા હોય. ધર્મ નિયમ તિલક ચાંદલો એવો ને એવો જ. હવે તો એમને બિઝનેસની મીટિંગો માટે નહીં મળવાનું થતું હોય તો એમને ક્યાંય તિલક ચાંદલો આડો નથી આવતો. આપણા રાકેશભાઈ દુધાજ છે. અત્યારે 5 કન્ટ્રીઓની અંદર એમનો બિઝનેસ ફેલાયેલો છે, છતાંય સત્સંગ એવું સેટઅપ ગોઠવી શકે તો થાય. અને નાનું નાનું હોય ત્યારથી જ એવું ગોઠવાતું જાય તો પછી વધતા જવાય. નહીંતર નાનું હોય ત્યારે ઘણા લોકો એમ કે આ નાનું છે તો આપણે આમાં શું ગોઠવવું, કે મોટું થઈ જાય પછી ગોઠવશું કે. પણ નાનું હોય ત્યારે થોડુંક ગોઠવે ને તો થોડાક ફ્રી રહીએ, ફ્રી રહીએ તો વિચાર આવે કેમ ડેવલપ કરવું. અને નહીંતર એમાં એમાં જ એંગેજ રહીએ સવારથી સાંજ સુધી. લંડનમાં એક વાત કરી હતી ને આપણે અગાઉ, એક વખત વાત થઈ હતી કે એક અમારા આપણા હરિભગત, એમણે સ્ટોર લીધો અને એમને ત્યાં પધરામણી ગયા. પછી નીચે સ્ટોર, ઉપર ઘર, પધરામણી કરીને પછી ઉપર બેઠા હતા. એટલે હરિભગત વાત કરતા હતા. હવે એ 25x25 કે 25x30 એવો સ્ટોર હશે. જે કાકા પાસેથી એમણે સ્ટોર લીધો, એ કાકાએ એમને એવું કહ્યું કે બેટા, આ સ્ટોરને તું ખૂબ સારી રીતે સાચવજે અને એમાં વિકાસ કરજે, કે તારું બધું બરાબર ચાલે. આ સ્ટોરની અંદર મારી જિંદગીના 30 વર્ષ મેં આની અંદર નાખ્યા છે. કેટલા? એ તો આમ બિચારા ઓલા ભાવથી વાત કરતા હતા. હવે 20x25 કે 20x30 રૂમની અંદર દરરોજ સવારથી સાંજ કે એક પણ વખત 30 વર્ષમાંથી મેં રજા નથી લીધી. 30x30 વર્ષ સવારથી ઉઠીને સાંજ સુધી અહીંયા જો ઉપર ઘર, નીચે આવી જવાનું, વળી પાછું ઉપર વ્યૂ જવાનું. બાકીના બધા ઓર્ડરો છે એ ઓનલાઈન દેવાઈ જાય, મટીરિયલ આવી જાય અને સેલિંગ થતું રહે. જિંદગીના મહત્વના 30 વર્ષ છે એમણે 20x30 જગ્યામાં વાપરી નાખ્યા. કાકાને સત્સંગ નહોતો એટલે જે કરવાનું હતું એ તો રહી ગયું ને. જો આપણા ધંધાની વ્યવસ્થા યોગ્ય ગોઠવાણી હોય તો આપણે જે કરવાનું છે એ રહી ન જાય, એટલે બંને થઈ શકે. સુવ્યવસ્થા છે એ રાજાનો બીજો ધર્મ છે. અહીંયા તો વૈશ્યની અંદર આવ્યું. પ્રજાને પાલન કરવું એનો અર્થ એમ છે કે એવી સુવ્યવસ્થા ગોઠવવી. દંડવા યોગ્ય વ્યક્તિને દંડવા અને ન દંડવા યોગ્ય વ્યક્તિને ન દંડવા એનો અર્થ એમ છે કે સુવ્યવસ્થા ગોઠવવી. સુવ્યવસ્થાપન એ રાજાનો ધર્મ છે. એટલે આપણા ધંધા બિઝનેસની અંદર આપણે કદાચ એવી વ્યવસ્થા ગોઠવીએ તો કંઈ ખોટું નથી. અને પછી ઈચ્છા રાખીએ કે આપણા ધંધાનો પ્રોગ્રેસ થાય તો એ ખોટું નથી. ગોલ તો હોવો જ જોઈએ અને ગોલ હોય તો જ વિકાસ થાય. પણ એમાં અનાસક્ત ભાવે કરવું. અનાસક્ત ભાવ એટલે કેમ? બિલ ગેટ્સે પોતાના $43 બિલિયનમાંથી $38 બિલિયન છે એ દાન કરી દીધા. આ અનાસક્ત ભાવ છે. ગૂગલની કંપનીના માલિક હતા તો એમને દીકરાઓ તો હશે કે નહીં? તો વારસાઈ હક છે એ એમના દીકરાઓને ન આપ્યો. સીઈઓ સુંદર પિચાઈને બનાવ્યા. કેમ? અનાસક્ત ભાવ. આ અમેરિકામાં અનાસક્ત ભાવ જાજો. યોગ્યતા જોઈને જ આપ્યું કે દીકરાની અંદર યોગ્યતા નથી એટલે આપણે ન દેવું જોઈએ. રાઈટ. કંપની ડેવલપ કરવાનો ઈરાદો હોય તો યોગ્ય વ્યક્તિ જ જવી જોઈએ. ત્યાં પછી મોહથી ડિસિઝન લેવાય, આસક્તિથી ડિસિઝન લેવાય તો એ નિર્ણય છે કંપનીના હિતમાં ન હોય અને આપણા હિતમાં પણ ન હોય. અનાસક્ત ભાવે જેમની બુદ્ધિ છે એ આસક્ત નથી થતી અને એનો અહંકાર જેને નથી આવતો તો એ નિષ્કામ કર્મયોગી છે. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. જનક મહારાજા હતા એ આખી મિથિલા નગરી એમનું એ રાજ્ય કરતા હતા, પણ છતાં એમને એમમાં આસક્તિ નહીં અને એમાં એમને અહંભાવ નહીં. આ વાત તો આપણે ઘણી વખત કરીએ છીએ અને સાંભળીએ છીએ, પણ આપણે આપણા બિઝનેસની અંદર, આપણા પરિવારની અંદર, આપણા જીવનની અંદર એમને થોડું આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ, એને સમજવાનો પ્રયાસ કરીએ. અને બહુ હકીકત છે, ઘણા લોકો એમ કહે છે ને કે જે અતિ ધાર્મિક થાય તો એમને ધંધા પાણી છે ઘટવા માંડે. એવું નથી થતું. અતિ ધાર્મિક થતા આવડતું નથી એટલે ધંધો ઘટે છે. બીજા અર્થમાં કહીએ તો ધંધો કરતા આવડતો નથી એટલા માટે ધંધો ઘટે છે. સમય થઈ ગયો છે એટલે આપણે આવતીકાલે આના ઉપર લઈશું. પણ એમાં જે કુશળતા છે કેવી રીતે કરવો એ ટ્રીક અને ટેકનિક છે એ પકડાઈ જાય અને એ રીતે કરીએ તો અતિ ધાર્મિક હોવા છતાં પણ ધંધો છે ને પુષ્કળ વધે. આવું શક્ય છે, પોસિબલ છે. અને ધાર્મિક લોકો જ ધંધો કરી શકે, એટલે આને બીજા અર્થમાં નહીં લેતા ભાઈ. ધાર્મિકતાનો અર્થ એવો નથી કે માત્ર ધર્મ આધારિત, પણ સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિકતાના અર્થમાં છે કે જે લોકો પ્યોર આધ્યાત્મિક છે એ જ વ્યવસ્થિત રીતે વ્યવસાય કરી શકે. જે પ્યોર આધ્યાત્મિક નથી એ જેવી રીતે શાસ્ત્રીય રીતે વ્યવસાય કરવો જોઈએ એ રીતે વ્યવસાય પણ ન થાય અને વ્યવસાયનો પ્રોગ્રેસ પણ ન થાય. વિશેષ ચર્ચા આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણે વિશે આવા દિવ્ય ગુણો એ આપણને આપે અને વિશેષ મહારાજથી નજીક થવાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ